આટલી જે વાનગીઓ છે આજે, મને એક ભાઈ કહેતા હતા કે કેમ આટલા ભેદ છે હિન્દુસ્તાનમાં, યુરોપમાં એક જ ધર્મ છે જો ક્રિશ્ચિયાનિટી. ખરેખર વાત એવી નથી, ક્રિશ્ચિયાનિટીમાં પણ એટલા બધા પંથ ઉપપંથો છે, મુસલમાન ધર્મમાં પણ એટલા પંથ ઉપપંથો છે કે એમ કહેવાય છે કે મિડેવિલ પીરિયડમાં દરેક મુસલમાન એમ કહેતો હતો, કેમ કે મોહમ્મદ સાહેબે એમ કહેવાય છે કે ભવિષ્યવાણી કરી હતી કે મારા ધર્મમાં 72 ફિરકા પ્રામાણિક થશે. એટલે મધ્યયુગમાં દરેક મુસલમાન પંથ એમ કહેતો હતો કે પેલો 13મો ફિરકો છે, 13મો નહીં 73મો ફિરકો, કેમ કે 72 ફિરકા પ્રામાણિક થશે એમ મોહમ્મદ સાહેબે કહ્યું હતું. એટલા બધા ફિરકા મુસલમાન ધર્મ છે, પણ દૂરના ડુંગર રળિયામના. આપણને એમ લાગે કે ના ના, આમાં બધા મુસલમાનો બધા ભેગા થઈ જાય છે, કોઈ ભેગા નથી થતા આમાં. એમાં એ કથા છે જે આપણામાં કથા છે, ત્યાં શિયા સુન્નીના એવા ખૂના મરકી ચાલે કે જે આપણા કરતા વધારે હોય. આપણામાં જ એ જ કથા છે, ક્રિશ્ચિયાનિટીમાં એ જ કથા છે, હોલ ચર્ચ છે, નેસ્ટોરિયન ચર્ચ છે, બેપ્ટિસ્ટ છે, કેથોલિક છે, પ્રોટેસ્ટન્ટ છે, કેટલા બધા પંથ એમાં એ છે. બધા ઠેકાણે એમાં કશું ખોટું નથી, છે તો એમાં છે તો કશું ખોટું નથી, કેમ કે બધાને પોતપોતાની રૂચિના મુજબની વાનગી તો મળી રહી છે કે નહીં. જે ખરાબી છે તે છે કે એ નામે ઝઘડવું ખરાબી છે. પંથના ભેદ ખરાબ નથી, પંથના ભેદ તો હું કહું છું જેટલા છે એના કરતા ભગવાન ઓર વધારે. જેટલું પોપ્યુલેશન વધે એ પ્રપોર્શનમાં પંથો વધે તો બહુ સારું, નહીં તો એમ કહેવાય છે કે આપણા હિન્દુસ્તાનના કોઈ સ્વાતંત્ર સંગ્રામ વખતે ના કોઈક લીડર લંડનમાં ગયા ને એમણે પૂછ્યું કે અમને એક કારણ બતાવશો કે અમારા ઇંગ્લેન્ડમાં બધા લોકો ગોરા ગોરા છે અને તમારે ત્યાં આટલા બધા ડિફરન્ટ કલર કેમ છે, કોઈ ગોરો છે, કોઈ કાળો છે, કોઈ કેવા રંગનો છે. એમણે કહ્યું કે મને તમે બતાવશો કે ગધેડાઓ બધા એક રંગના શા માટે છે અને ઘોડાઓમાં વેરાયટી શા માટે છે. એમનું કહ્યું બસ ત્યારે સમજી ગયા, ગધેડામાં બધામાં એક જ રંગ હોય, ઘોડામાં ઘણા રંગો હોય, કોઈ કાળો હોય, કોઈ ધોળો હોય, કોઈ ભૂરો હોય, કોઈ રાખોડી રંગનો હોય. ઘોડા છીએ અમે, તમે ઠીક છે, લેટ્સ ચેન્જ ધ ટોપિક. એટલે વિવિધતાની નિંદા ન થવી જોઈએ, વિવિધતાના લીધે જે આપણા મનમાં દ્વેષ આવી રહ્યો છે તેની નિંદા થવી જોઈએ, વિવિધતાના લીધે જે આપણા મનમાં ક્લેશ આવી રહ્યો છે તે ક્લેશની નિંદા થવી જોઈએ, વિવિધતાના લીધે જે આપણા મનમાં રોષ આવી રહ્યો છે તે રોષની નિંદા થવી જોઈએ. વિવિધતા નિંદનીય નથી, વિવિધતા તો અભિનંદનીય છે. વધાવ એને વિવિધતાને, એક અનેક થયો છે, એથી વધારે અભિનંદનની વાત શું હોઈ શકે, એથી વધારે સરસ વાત શું હોઈ શકે કે એક અનેક થયો છે, એથી વધારે રુચિકર વાત શું હોઈ શકે કે એક અનેક થયો છે. પણ આપણે ખોટું સમજી જઈએ, ઝઘડા થાય બે વચ્ચે એટલે આપણે કહીએ કે ચાલો બંનેને ખતમ કરી દો. એક વાત સાચી છે, કોઈક વખતે જેમ બ્લડ કેન્સર આપણને થઈ જાય, બ્લડ કેન્સર તો કેન્સર થાય, કેન્સર એટલે શું, શરીરમાં જ કોઈક પાછા એવા વાયરસ ઉત્પન્ન થાય કે જે શરીરને જ ખાતા હોય, શરીરમાં જ પેદા થતા હોય અને શરીરને જ ખાતા હોય. હવે એના ઉપર જો આપણે કાબુ ન મેળવી શકીએ તો કોઈક વખતે સર્જરી આવશ્યક થઈ જતી હોય છે, બહુ જ્યારે એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર ઝઘડો થાય. પણ એમાં કાળજી તો રાખવી જોઈએ ને, કે જેટલા હિસ્સો સડ્યો હોય તેટલા હિસ્સાને કાપવું જોઈએ. આખા શરીરને જ કાપી દો તમે, પછી તમે સર્જરી નથી કરી રહ્યા, તમે મર્ડર કરી રહ્યા છો. એટલે સર્જરીમાં અને મર્ડરમાં કાંઈક તો ડિફરન્સિએશન થવું જોઈએ કે નહીં. પણ લોકો શું છે, હાથમાં ચપ્પુ આવે એટલે પછી એમને રોષ આવી જાય, કેમ કેન્સર થયો, મારો. મારવાથી શું થશે, તમે કેન્સર તો દૂર થયો નહીં, મારવા તમારામાં હોય સિફત તો સર્જરી કરો, એવી સર્જરી કરો કે સડેલો હિસ્સો નીકળી જાય અને સ્વસ્થ થઈ જાય માણસ પાછો. એ પણ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર થવું જોઈએ. જો થેરાપીથી ઠીક થતું હોય તો શા માટે થેરાપી ન કરવી, જો મેડિસિન થી ઠીક થતું હોય તો શા માટે કાટવાનો જે આગ્રહ રાખો. પણ આપણા હાથમાં ચાકુ આવ્યો એટલે આપણે વાપરતા થઈ જઈએ છૂટથી. એક જાતની અતિવાદિતા છે. અમારે જયારે નાના હતા ને, અમારા દાદાજી એકદમ આશુતોષ રુદ્ર ભગવાન જેવા, બાળકોમાં ઝઘડો થાય અમારામાં જે જઈને પહેલા દાદાજીને કહી દે એમ થયું એમ થયું, થોડુંક રડે એટલે દાદાજીને કોઈ બાળક રડે તે ગમે નહીં, એટલે એને પહેલા જઈને રડીને કહ્યું કે એને મને આમ કર્યું, એટલે બીજો પાછો આવે એને પાદે અપાદ્યમ હસ્તે અર્ગેમ બધું થઈ જાય. બે ચાર વખત એમ મને થયું એટલે મને રહસ્ય ખબર પડી ગયો. મેં દાદાજી પાસે કોઈ દિવસે ઝઘડો થાય તો પાછળથી નહીં જવું, દોડીને પહેલા જવું. સુધી એક્સટેન્ડ કે હું પોતે જ મારા મોટા બહેન હતા બે, એમની સાથે મારો ઝઘડો થતો, એમને કોઈ દિવસે મારામારી કર્યો હોય તો એ જાય એના પહેલા દોડીને હું રડીને રડી આવું કે આમ થયું આમ થયું, પછી તો એમને જ માર પડે, હું તો બચી જાઉં. જતે દાડે શું થયું, એમને આ રહસ્ય ખબર પડી ગયો કે પહેલા ભાગવું જોઈએ, કે જે પહેલા જાય તે બચી જાય ને પાછળ જાય તે મરે. એટલે અમે ઝઘડા કરીએ પછી એમાં કોમ્પિટિશન થાય કે પહેલા દોડીને કોણ પહોંચે દાદાજી પાસે, જે પહેલા દોડીને પહોંચે. હવે એમાં એવી પંચાયત ઉભી થઈ કે બંનામાં રેસ શરૂ થાય, અમારામાં ઝઘડો કરીએ જેટલી વાર, પછી તરત પૂરા થવાની અણી આવે એટલે દોડ લગાવીએ જેવા પહેલા કોણ પહોંચે દાદાજી પાસે. ઘણી વખતે એવું થવા માંડ્યું કે બંને સાથે જ પહોંચીને જઈએ, સાથે રડીએ એટલે દાદાજીને ખબર પડે નહીં કે આમાં ગુનેગાર સાચો કોણ, એટલે બંનેને દમીડવાનું શરૂ કર્યું. ત્યારે પછી સમજ પડી હવે આ રિસ્ક છે, આ યુક્તિ હવે વાપરવા જેવી રહી નહીં, કેમકે હું એ દોડું ને બેને મારા દોડે, બંને દોડે. બંને ડિસાઈડ કર્યું કે હવે ઝઘડો આપસમાં પતાવી લેવો સારો, બંનેને માર પડે છે. એટલે હવે તબક્કો એવો આવ્યો છે કે આપણે ઝઘડો કરીએ છીએ ધર્મોના કામનો, અને બીજાઓને પાસે દોડીને જઈએ અને તે બંને ધર્મોને મારી રહ્યા છે. એના કરતા એવું એક ડિસાઈડ કરી લો કે આપસમાં ઝઘડો કરો વાંધો નહીં, ચાલશે ઝઘડામાં શું કરાવ્યું છે, પણ એનો ફેસલો પણ આપસમાં થવો જોઈએ. બીજાની સામે રડીને જાઓ નહીં, કેમ કે બંનેને આપણને દબીડી રહ્યા છે. જે અનિશ્વરવાદી વિચારધારા છે એ બંનેને દબીડી રહી છે, એ કહે છે બધા પંથો ખોટા, બધા ધર્મો ખોટા, બધા સંપ્રદાય ખોટા. અરે ભાઈ, સંપ્રદાય ખોટા નથી, સંપ્રદાયના નામે ઝઘડા ખોટા થયા છે. સંપ્રદાય ખોટા નથી, સંપ્રદાય તો બધા જ સાચા છે. કેમ કે એકમ સદ વિપ્રા બહુધા વદંતી તસ્ય ધીરા પરિજાનંતી યોનિમ. ધીર, જે ધીર છે એને ખબર પડશે કે એ પરમાત્મા તો એક અનેક રૂપ થઈ શકે છે, અને જેને જે રૂપ દેખાયું તે સાચું જ દેખાયું છે, એમાં કશું ખોટું તો દેખાયું નથી. કોઈકને અલ્લાહ દેખાયો છે એ સાચો રૂપ છે પરમાત્માનો, કોઈકને ભગવાન દેખાયો છે તે સાચો રૂપ છે, કોઈકને રામ દેખાયો તે સાચો રૂપ છે, કોઈકને અક્ષર દેખાય છે નિરાકાર દેખાય છે તે સાચો રૂપ છે, કોઈકને સર્વાકાર દેખાય છે તે સાચો રૂપ છે, કોઈને ભાવાકાર કૃષ્ણ દેખાય છે તે સાચો રૂપ છે. એટલે ખોટો ઝઘડો છે એ બાબતમાં, ખોટા રૂપ નથી. તસ્તી ધીરા પરિજાનંતિયોને, પણ માણસ સાંભળે આવી વિવિધ વિવિધ વાતો અને ધીરજ છૂટી જાય એટલે બધાને દમીડે પછી કે લ્યો આવ્યા કેમ ઝઘડતા. એટલે થોડીક ધીરજ કેળવો, થોડીક ધીરજ કેળવો તો ખબર આવશે કે બધે જ બાળકો છે. હું એ બાળક ને મારા બેન ને બાળક હતા, ઝઘડવું અમારો કામ હતો, ની ઝઘડી કરીએ છું. એ ઝઘડો કઈ એવો મોટો ઝઘડો નહોતો બહુ જેને આપણે સિરિયસલી લઈ શકાય, પણ આપણને ધીરજ ફૂટી જાય તો આપણને લાગે કે ત્યારે બધાને દમીડો. એટલે આપણે એક એવી મનમાં ગ્રંથિ કેળવી લીધી છે કે પંથ ઉપપંથના ભેદો ખોટા છે, દેવતાઓના. આજકાલ ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમે માનીએ છીએ કે કંઈક શક્તિ છે, પણ એ માનવા તૈયાર નથી કે તે રામ છે, કૃષ્ણ છે કે શિવ છે. અરે તો એને શ્રાદ્ધ કરી દો ને, એ છેલ્લું ખંડહર તમે શ્રદ્ધાનો કેમ મૂકી રાખ્યો છે, એ ખંડહરને ઢાવી દો, એના કરતા નવું કોઈક મકાન બનાવો. પણ આપણને પેલું ખંડહર એન્ટિક વેલ્યુમાં સારો લાગે, પાટિયું લગાવી દઈએ આને તોડતા નહીં, આને જે તોડશે એને પનિશમેન્ટ આપવામાં આવશે. એટલે ખંડહરની આપણે કંઈક એન્ટિક વેલ્યુ સમજીએ છીએ, પણ જે ખંડહરની અસલ બ્યુટી હતી રામ રૂપે, કૃષ્ણ રૂપે, ખુદા રૂપે, અલ્લાહ રૂપે, ગોડ રૂપે, તે બ્યુટીને આપણે એપ્રિશિએટ કરી શકતા નથી, કેમ કે આપણી રુચિ ખંડરમાં રહી ગઈ છે. એક જાતની આપણી માનસિક વિકૃતિ છે, જોવાની સ્વસ્થતા એમાં રહેલી છે કે જેને રામ રૂપે જવું હોય તેને આ રામમાં આનંદ લેવા દો, જેને કૃષ્ણ રૂપે જવું હોય તેને કૃષ્ણમાં આનંદ લેવા દો. નથી કૃષ્ણ મિથ્યા, નથી રામ મિથ્યા, નથી અલ્લાહ મિથ્યા, નથી ગોડ મિથ્યા, નથી યહોવા મિથ્યા, મિથ્યા કશું જ નથી, બધા જ સત્ય છે. સર્વ કામ, સર્વ ગંધ, સર્વ રસ, સવઈ સર્વ મિદન જગત, એમાં મિથ્યા શું હોઈ શકે, પણ લોકો ધમેડી નાખે કેમ કે આપણે લડવા માંડ્યા આપસમાં. એટલે ખોટી વાત લડાઈની છે, ખોટી વાત ભેદની નથી. ભેદ તો પરમ સાચો છે, પરમ દિવ્ય છે. એટલે નિરાકાર હોય, સર્વાકાર હોય, સાકાર હોય, જે કઈ હોય બધું સચ છે. તેથી જ ઉપનિષદમાં બહુ સુંદર કહેવામાં આવ્યું છે, તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત તદ અનુપ્રવિશ્ય સચ્ચત્યચ્ચા ભવત નિરુક્તંચ અનિરુક્તંચ નિલયનંચ અનિલયનંચ વિજ્ઞાનંચ અવિજ્ઞાનંચ સત્યંચ અનંતંચ સત્યમ અભવત. અરે ફેફસા ફાટી જાય એવી વાત છે, કોઈની તાકાત નથી કે આટલું કહી શકે કે એ પરમાત્મા બધા જ રૂપ પરમાત્માએ ધારણ કર્યા છે. વિજ્ઞાન એ છે, અજ્ઞાન એ છે, સત્ય તે છે, અનર્થ તે છે, નિરુક્ત એ છે, અનિરુક્ત એ છે, નિલયન એ છે, એટલે સાધાર એ છે, નિરાધાર એ છે, દરેક પરમાત્મા એ છે. યદિદં કિંચ તત્ સત્ય મિત્યાચક્ષતે, જે કઈ છે તે સત્ય છે. યદ્વૈ તત સુકૃતમ તદપ્યેષ શ્લોકો ભવતી, જે કઈ છે એનું સુકૃત છે. વેલ ડન એવું કહેતા રહો, સુકૃત સુકૃત એવું કહો, સ્વાગત કરો પરમાત્માને, વધાવ તમારા દરેક પહેલુંમાં, જે પાસામાં જે રૂપ ધારણ કરીને પરમાત્મા તમારા હૃદયમાં પ્રવેશવા માંગતો હોય તે રૂપને આવકાર આપો. હૃદયના બારણા ખોલીને જે રૂપ ધારણ કરીને પરમાત્મા તમારી બુદ્ધિમાં બિરાજવા માંગતો હોય, બુદ્ધિનો સિંહાસન એના માટે સજાવીને રાખો, અને તે રૂપ માટે સજાવીને રાખો. ચોચોનો મુરબ્બો નહીં બનાવો બુદ્ધિમાં કે આ રૂપને બેસાડશું, તે રૂપને બેસાડશું. કોઈ રૂપ ખોટા નથી, પણ તમે બધા રૂપને પકડી કેવી રીતે શકશો એ તો વિચારો. પકડી શકશો નહીં બધા રૂપને, એટલે જે રૂપ તમને અપીલ કરતો હોય તે રૂપને એક નિષ્ઠાથી. તેથી ભગવાન ગીતામાં કહે છે ને કે તેષાં જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિર વિશિષ્યતે, પ્રિયો હિ જ્ઞાની નો અર્થો અહમ સચ મમ પ્રિય. એટલે એ બેસાડશો તો તમને ખ્યાલ આવશે કે પરમાત્મા એટલે અક્ષર બ્રહ્મ પર અને આ અંતર્યામી અને પુરુષોત્તમ એ ત્રણેય ભેદ પરમાત્માના બહુ આવશ્યક ભેદ છે. અને આવશ્યક ભેદ છે, અને સૌથી મોટું ગીતાનું જે કોન્ટ્રીબ્યુશન છે એ બાબતમાં છે કે ગીતાએ સૌથી પહેલા આપણને આ બાબત તરફ આપણું ધ્યાન દોર્યું કે તમે પરમાત્માને તો ઓળખો. એક એવી સ્થિતિ છે કે જે બંનેને સંભાળી શકે છે. પરમાત્માના કન્સેપ્ટને તમે જોશો તો બ્રહ્મનું કન્સેપ્ટ એટલે અક્ષર અવ્યક્તનું નિરાકારનો કન્સેપ્ટ સમજી જશે. પરમાત્માને તરફ તમે ધ્યાન આપશો તો જે ભગવાનનો એટલે પુરુષોત્તમનો રથ ઉપર બિરાજેલા સારથી કૃષ્ણનો, એ બે એક્સ્ટ્રીમ છે. એક બાજુ સારથી કૃષ્ણ છે, માનુષિમ તનુમાશ્રિતમ, બીજી તરફ નિરાકાર, કોઈ પણ તનુ નથી, અવ્યક્ત છે, એ બે એક્સ્ટ્રીમ છે. એના વચ્ચે પરમાત્માનો કન્સેપ્ટ રહેલો છે, પરમ આત્મા. બ્રહ્મ શું? દાખલા તરીકે હું કહું કે ચિમનભાઈ છે કે પોપટભાઈ છે, તો કોઈ કદી પ્રશ્ન નહીં કરે કે ચિમનભાઈ કોનો કે પોપટભાઈ કોનો. શા માટે નહીં પ્રશ્ન કરે? કેમ કે એક વ્યક્તિનું પોતાનામાં નામ છે, કોઈના સંબંધમાં નથી. પણ આપણે એમ કહીએ કે ચિમન કાકા, તો પૂછે કે ભાઈ ભત્રીજો કોણ? ત્યારે જો ચિમન કાકા કહીએ તો ભત્રીજો કોણ એ પ્રશ્ન થાય. એમ આપણે બ્રહ્મ કહીએ તો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો કે બ્રહ્મ કોનો. પણ જો આપણે કહીએ કે ભગવાન તો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભક્ત કોણ? ભગવાન ભક્ત વિના હોઈ શકે નહીં, ભક્ત ભગવાન વિના હોઈ શકે નહીં. બ્રહ્મ નો ભક્ત ન હોઈ શકે, બ્રહ્મ નો જ્ઞાની હોઈ શકે, પણ ભક્ત જો થવું હોય તો ભગવાન એક નેસેસરી કન્ડિશન છે. જેમ કાકા એ નેસેસરી કન્ડિશન છે ભત્રીજા થવાની કોઈકના, અથવા ભત્રીજા એ નેસેસરી કન્ડિશન છે કોઈકને કાકા થવાની. એ આપસમાં અન્યોન્યાશ્રિત વસ્તુ છે, એમાંથી એક ગબડા છે તો બંને ગબડાઈ જશે. પેલી બાળકો શું હાથ પકડીને શું રમે, ફૂદડી શું કહેવાય, હા, તો એમાંથી કોઈકનો હાથ છૂટે તો બંને પડે એવી સ્થિતિ છે. એટલે એ બ્રહ્મ એવી સ્થિતિ નથી, બ્રહ્મ એવી સ્થિતિ છે કે એને કોઈની અપેક્ષા નથી. કેમ કે અવ્યાકાર નિરાકાર છે, નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્ધર્મક છે, નિર્વિશેષ છે, એને ગરજ નથી કોઈની. પણ ભગવાન ભક્ત વિના હોઈ ન શકે. આ તરફ અતિ અદ્વૈત છે, આ તરફ અતિ દ્વૈત છે ભગવાન. તેથી જ ભગવાન પોતાના પુરુષોત્તમતાનું નિરૂપણ કરતા બહુ સુંદર વાત કહે છે, યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપી ચોત્તમા અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમા. હું ક્ષરથી અતીત છું, અક્ષરથી પણ હું ઉત્તમ છું, તેથી મને લોકો પુરુષોત્તમ કહે છે. જ્યારે ભગવાન પોતાને પુરુષોત્તમ કહે છે, અવ્યક્ત થી પોતાને ઉત્તમ કહે છે, અક્ષર બ્રહ્મ થી પોતાને ઉત્તમ કહી રહ્યા છે, તે કયા રૂપને ઉત્તમ કહી રહ્યા છે? પોતાના ભાવાકાર વાળા જે સારથી કૃષ્ણ છે તે પોતાને કહી રહ્યો છે, યસ્માત ક્ષરમતી તોહમ અક્ષરાદપિ ચોત્તમ અતો.